કોઈ પણ માણસ નું ઓબ્લાઇઝિંગ છે ત્યાં મોક્ષ કેમ કહેવાય? એમ બનાવનારે હોય તો ઓબ્લાઇઝિંગ કરવું આપડે તો. અને એ શું લઈ જતો મોક્ષ? એ વરી કઈ જન્મ આવતે? મારે તો ચમકી ગયા. સીડી જવાબ ને. એટલે મોક્ષ કયો હોવો જોઈએ? મારે કહ્યું અંડર હેન્ડ નહી, બસ એવો મોક્ષ છે. તારે લોકો મને કે તમે અમારે ઉપરી મૂકો, તારે હું તારે ઉપરી કરો. તાક પૂરતો ઉપરી ઉપર કોઈ નહીં, તું જ છું જય સુધે. એટલે ઇન્ડિયામાં ભાઈ ભાઈ બધું ખસી જાય. કોઈ તમારે બાપ હોય ઉપરી નથી વર્લ્ડમાં, હું છું તમને વડું એવો છું નહીં. શું કહ્યું? હું તો બાળક જેવો છું, દોઢ વર્ષના છોકરા મારી જોડે રમે. સરસ, તમારી બળકી જાય. તમે બધા દઈ દેવા લાગો, મને રમ મારી પેન છે. પછી ફેરફાર ક્યારે આવી ગયો દાદા તમારામાં? તમારામાં પછી આ બધો ફેરફાર ક્યારથી આવ્યો? કે ફેરફાર એ અચિંત થઈ ગયો ફેરફાર. કારણ કે મને બહુ ચિંતા થઈ હતી, એટલી બધી ચિંતા કે આખી દુનિયામાં કોઈને ચિંતા ના હોય એટલી ચિંતા મને એકલા થતી. ત્યારે મારા મોટા ભાઈ કેવા હતા, એ બહાર નીકળે ને તો 50 હો માણસ ઊભું હોય અને એ બહાર નીકળે ને તો પેલા આખા પાછા થઈ જાય. એનું સીનો જે સીનો એવો હતો, એનો મોડા બધો સીનો ચમકે. એમને દેખતા ચમકે એવો સીનો હતો. હું હું ચમકતો હતો. હવે એવા માણસ મને શું કે છે, તારા જેવો અહંકારી મેં કોઈ જોયો નથી. કે તારે મારા કઈ અહંકાર તમે છો? પછી ખોટા મને જડ્યું, મારા ભાઈ કેતા હતા વાત સાચી, અહંકાર મારો જ ઉભડો હતો. તેને ત્યારે ચિંતા થાય ને જેટલો અહંકાર એટલી ચિંતા હોય. શું કહ્યું? ઊંડો મારો જ હતો. અને ભાઈ તો સીધા માણસ હતા બીજા, પણ એનો સીનો જ એવો લોક કસી જાય. મારા ભાભી ને શું કે મહારાણી ચાલ્યા, નામ જ ના દે કોઈ, નામ ના દે. કડક મગજ ના, બહુ કડક મગજ. તમને લોકો શું કેતા હતા કે તમે પથારી નહીં મરો, કે છે તગે તારી ભૂલ છે, કે તમને કશું થાય નહીં, આરામથી મરતી વખતે બધા કહેતા રહું જોડે હતા. બાકી મૂર્તિ આ મમતા રહીત માણસ હતો. કેવું મમતા? એટલે તમે કશું બંધાવો તો હું લઉં નહી, હું ખાવું ખરો, બે મૂળા કે બે મોગરી ખાવું ખરો. લોકો બોધી લાવી એટલે લઉં અહંકાર બહુ. જાણે સુ દુનિયા મોટા રાજા ને તેમાં કશું વિશે ખબર નહીં, અહંકાર બહુ. હા કન્ટ્રાક્ટ નો ધંધો એમાં શું છે ગોળે? તે તો કઈ તે કઈ 2-5 લાખ રૂપિયા હતા, પણ 5-10 હજાર રૂપિયા હોય બહુ તારે, 10-20 હજાર. એ બધો મ્યાણો ચડી ગયેલો, મ્યાણો અહંકાર ચડી ગયેલો. અમારી તો 6 કામ વાળા ને તો વાગડી ને ચેક હેડ્યો, ચેક હેડ્યો બસ. એનો પેલા છોકરો સમજ, આપણે ચેક કે છે આ લોકો બહાર બતાવો ને પૈસા ડાગો નહીં પડવા દેતો. ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે ને, ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે, પંધારે છે ને, કાલે જ્ઞાન છે, કોઈ આવવાનું છે કે? આપે લખ્યું છે કે શિલવાન, હું પણ શિલવાન નથી કરીને, હું પણ પૂરેપૂરો શિલવાન નથી. મારા આંખ માં બે ગુણ હોય, નાની ના ગુણ ખરા, પણ સિલવાન ના ગુણ નહી, નાની ના બે ગુણ હોય અમારામાં, સૌમ્યતા અને પ્રતાપ બંને ગુણ હોય. કેવા હોય? સૌમ્યતા અને પ્રતાપ. હા, ચંદ્રમા જેવી સૌમ્યતા હોય અમારી પાસે અને સૂર્યમાયા જેવો પ્રતાપ હોય. શું હોય? પ્રતાપ. હા, અને ત્રીજો ગુણ કયો હોય? સમુદ્ર જેવી ગંભીરતા હોય અને હિમાલય જેવી સ્થિરતા હોય. કેવી? હિમાલય સ્થિરતા. હિમાલય ડલે ડગે તો આ ડગે. હા, ત્યાર જ્ઞાની ના ગુણો ખરા અમારા, શીલ ના ગુણ તો શીલ તો ભગવાન કેવળ જ્ઞાની જ ભાઈ. આપે કોઈ શિલવાન જોયા છે ખરા? આપે કોઈ શિલવાન જોયા છે ખરા? ના, વધારે શિલવાન આપે ના કરે, કેવળ જ્ઞાની હોય. તીર્થંકર બધા શિલવાન કહેવાય, શિલવાન હોય ને. આ તો બધા પછી એને શબ્દ લખવા બધા લખે ને, આ શિલવાન છે. બાકી કુશીલ કેવું? કુશીલ, કુશીલ શબ્દ સાંભળેલો? દાદા, જરાય કુસો ના હોય, જરાય કશું બીજો ક્રોધ માન માલ કશું ના હોય. આપડે કીર્તિભાઈ પૂછે છે કે આપે કહ્યું એક આંખ માં સૌમ્યતા હોય, એક આંખ માં પ્રતાપ, તો કઈ આંખ ડાબી જમણે એવું કશું હોય? અહી કોઈ નઠારો માણસ આવે ને તો પેલી બાજુ પગથિયા, પેલી બાજુ પગથિયા ચડતા જ એને ગભરો માન થાય. કેટલી બધી અસર પડે પગથિયા ચડતા. ઘણા લોકો મેં દેખાડેલ કે જો પેલો આવે છે ને પાછો જતો રહે છે, પગથિયા ચડીને ઉતરી જાય છે ને. તાપ સહન કરી શકે, જો સૂર્યનારાયણ જેવો તાપ હોય, પ્રતાપ કેવો હોય? પ્રતાપ. અને સૌમ્યતા ચંદ્ર જ. લોકોનામાં શું હોય? એક જ ગુણ હોય, વાત તો સૌમ્યતા હોય કે કોતો પ્રતાપ હોય. જો બે સાથે ગુણ ના હોય, જ્ઞાની ના બે સાથે વિરોધાભાસ ગુણો છે આ બે. કેવા છે? પણ જ્ઞાની ને બંને હાથે છે. અને સિલવાન ના બીજા ઉમેરવાના, એમને સિલવાન ના બીજા ઉમેરાય પછી સિલવાન ના બીજા ઉમેરાય ગુણો, એમ સિલવાન ના જે ગુણો હોય એ વધારે પછી એડ થાય, એમાં ઉમેરાય એવું. જ્ઞાની ને આ ચાર ગુણો તો હોય, પ્લસ સિલવાન ના પણ ગુણો. સિલવાન એથી ઊંચી હાઈ લેવલ. શિલવાન ને તો ના, એમાં તો આ ચાર ગુણો ની પ્લસ. પેલા નહી તો હોય જ આ ચાર તો હોય જ આથી ટોપ હોય તીર્થન કરવાની જ વાત કરી એટલે ના ના એવું કશું આઈ ડોન્ટ થિંક ડાબુ જેવું તો આપડે છે ભાગીદારે પૂછ્યું બેંક માં કેટલા રકમ છે આપડી બેંક માં તો હમણાં કઈ ખાસ નથી 2-5 હજાર રૂપિયા છે મેં કહું 2 લાખ ની ચોરી કરી તો 5 હજાર મેં રકમ વધતી જતી તમે કશું રહ્યું નથી કે છે તમે ભાઈ આપડે તો બંધ કહી દો ચોરી તો માલ રહેતો નથી બંધ કહી દો આ ખોટું ચાલે આપડે ઉધે ચાલ્યા એટલે ભાગીદાર કહ્યું આપડે આ બંધ કરી દેવું છે બંધ કરી સી રીતે ભરાય ને હરીફ માં ઉભું રહેવા છે મેં તો અમારે છૂટો કહી નાખો આપડે 2 છૂટા થઈ જઈએ શું કહ્યું ના તમને છોડું નઈ એ તો કે ચોરી બંધ કરી દઈએ કે તાર થી બંધ કરી દે તે આખા ઇન્દર ખાતા માં ખાતરી કે દાદા એ કામ લીધું પછી સારું મળી ઉઠતું પછી ભેગા થયા સારું મળતું હતું હલો કે ચોરી થી મળે આ તો તમે કયા તમને આમ ચાંગા ચાંગા ના ચાંગા પેટલાદ માં દાતાર મિલે થી દાતાર મિલે દાતાર શેઠ હતા દાતાર મિલે થી એ દાતાર મિલ હાથ પીડી થી પાવડા થી ખોપી ખોપી દોન આપ્યો શું કર્યું પાવડે થી રૂપિયા ઉજેડી દોન આપ્યો લોકો ને તો એમ તો ખૂટતા નતા અરે આપડે આ ચોરીઓ રાત દાડો કરી વધતું નથી જો ગુણાકાર મેળવ્યો આવી જ ગુણાકાર થયો પાવડે ખોપી ખોપી ના ઘટ્યું નહીં બધું મૂળ રીતે જ ના આવડી ને આપણે સમજે ના આપણે શહેરના આધારે લક્ષ્મી મળે છે લક્ષ્મી સારા રસ્તે આપવાથી જ વધે શું થાય ને આપડે તમારે રૂમ હોય ને તે રૂમ માં છે તે ખુબ પવન વંટોળીઓ સુરો હોય ટોર્નેડો ત્યારે તમે શું કરો કે બારણા બધા વાહી દેતા કે હું કહું ના એક જ એક ખુલ્લું રાખો શું એક ખુલ્લું રાખો હવે ખુલ્લું રાખીએ શું થાય આખા રૂમ માં જેટલો પહેરાય એટલો પવન પહેરી જાય પછી એમાં પવન આટલું પહેરી જાય કે જગ્યા વેક્યુમ નથી થવાનું હવે જો કદી મહી પવન પહેરાયેલું હોય તો એક બારણું ખુલ્લું કરી નાખો પાછલી બાજુ તો પેસ્યા કરશે નીકળ્યા કરશે પેસ્યા કરશે નીકળ્યા કરશે પેસ્યા કરશે અને જયારે મહી પહેરા રહી દેવો ત્યારે બારણા બધા બંધ કરી એક બારણું ખુલ્લું રાખવાનું એવો આ ધન નો સ્વભાવ છે કેવો છે જો બારણા બંધ કરી દીધું આવવાનું બંધ શું કહ્યું આ તમ આવવાનું માપી દેજો ઘેર હા આવવાનું કરી દેજો ઘેર સાચી વાત એર કન્ડિશન બરાબર છે સાચી વાત છે તે બધી દ્વારા તે હારી ને તે અપાયું નહીં અમારાથી અને લાખો રૂપિયા દૂરધણી જતા રહ્યા આ પછી હુજ પડી આ એકાવન પછી હુજ પડી તો હજી હુજ જ નહીં પડી એકાવન પહેલા તો બહુ મોટા ધંધા કરેલા સ્ટેટ ટ્રાવણકોર સ્ટેટમાં એલપીમાં સૂંઠ મરીનું મોટું વેસ્ટ કોઈન કોર્પોરેશન સૂંઠ મરી બધું જાયફળ જાવંતરી બધું મળે તો આ બધી કરી આવ્યા તમે તો તારા પેલો નિયમ રાખેલો ને ગમે એવા મોટા ધંધા ચાલે પણ ઘરમાં તો કે આપણને અમુક જ નિયમ રાખેલો ને તમે ઘરમાં વાપરવાનો તો નિયમ રાખેલો ને, ઘરમાં પૈસા અમુક જ નિયમ થી લાવતા ને. ઘરમાં તો સર્વિસ માં મને મારે મને સર્વિસ માં કેટલા મળે એટલા જ પૈસા ઘેર મોકલવા રખાયેલા બધાને. બીજા શા માટે રહેવા જવાના? ત્યાં મારા ભાગીદાર થી એમ ના કહેવાય કે ઇન્કમ ટેક્સ 2 લાખ નો દંડ કર્યો છે તો કાગળ ના લખવો પડે. અમારી રકમ ભાઈ રકમ થી આપી દેજે ભાઈ, મને પૂછવા ના આવશે. ઉપાધિ ના જોઈએ મારે, પૈસા નહીં વાપરું, ઉપાધિ જોઈએ નહીં માથે. એટલે અમુક જ વાપરવાનો. એક ભાઈ દુરુપયોગ નહીં કર્યો આખી જિંદગીમાં, એક ભાઈ પણ. ઘડિયાળ તો પહેર્યું જ નથી કદાડે. રેડિયો જોયો નથી, સાંભળ્યો જ નથી. આ મૂર્ખ બનાવવાનો કોણ અંતર સમજ પડે કે આ મૂર્ખ બનાવે છે? આ રેડિયા, આ બધા રેડિયા પૂરા ગાગા કરતી ગમતા નથી. અને આ નવો રેડિયો અહીં લાવ્યો, ભો ભો કરે. આ બહાર ઘર રેડિયા બમ બમ કરતા હોય ને તે ના ગમે. પણ આ તમારી વાત રેડિયો પર આવે તો બધાને સંભળાય ને. પણ કે આ તમારી વાત જો રેડિયો ઉપર આવે તો બધાને સંભળાય ને. પણ કોની વાત હોભળવાની? રેડિયો ધર્મ્યા પછી કોઈ એવો મળે ને પાક્યો નથી જેની વાત હોભળવા જેવી હોય. ગોબેલ જેવા ધર્મ્યા. કોના જેવા? કોના જેવા કહ્યું? ગોબેલ જેવા. એટલે હું દાદા સાયકોલોજી ફેક કર્યા કરે ને, મળે વડ્યા લડમ લડ્યા માર માર. એ તો હવે કામ લાગશે. હવે એક જ ફેરો હું બોલ્યો છું. શાની પર ગયા હતા આપડે? ટીવી ઉપર ગયેલા. એક જ દાદા ટીવી ઉપર ગયા. નહીં બોમ્બે ની વાત કરે છે. ચલો ખુશ થઈ ગયા દાદા. તો હજુ નોંધ્યા કર્યા કે વાંભળેલું ને બીજા હાથો શબ્દ વાંભળ્યો ને. થોડા બેના ફોન આવ્યા હતા. અહીં શિકાગો એક ફરો સાથે રેડિયો પર બોલે તો રેડિયો પર ને. હા દાદા. આખું વિજ્ઞાન છે આપડી પર. પણ કોણ આખું હોલ વિજ્ઞાન છે? ચાર વેદ માં એવું નથી. ચાર વેદ માં ચાર વેદ તો છે. ચાર વેદ તો પૂરા થઈ જાય ને. તો બોલે ધીસ ઇઝ નોટ ધેટ. શું કે આપડે જોડે વેદ પૂરા થાય તો દડો વર્યો નહીં. એ પોકારી ઉઠે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. તો આપડે કઈ વેરી સેટ ત્યાં વેદ ના ઉપરી જ્ઞાની પાસે વેદ વિજ્ઞાની પાસે જા. જે નવા વેદ આપે એવા છે ભેદ વિજ્ઞાની પાસે જાય તો એ ધીસ ઇઝ ધેટ કે છે. શું કે વેદના ઉપરી હોવા જોઈએ દાદા. બધું તમે વાંચતા ખરા? બધું ઉપનિષદ વેદ બધું વાંચ્યું છે ખરું તમે? કે આ બધું જ્ઞાન એકદમ જ આવી ગયું? તમે વેદ ઉપનિષદ એ બધું વાંચેલું ખરું પહેલા? કે આ જ્ઞાન બધું એમનેમ એકદમ આવી ગયું? વેદ ઉપનિષદ એ બધું તમે પહેલા વાંચેલું કે આ જ્ઞાન એમનેમ એકદમ આવી ગયું? શું વાંચવા જેવું છે? કયા પુસ્તક વાંચવા જેવું છે? આ તો અનંત અવતારથી લઈને આવેલો બધું. તે ફૂટ્યું એકદમ અડધા. લોકો છે સાથી એકદમ આ થઈ ગયું કઈ કોઈ પાસે લાયા તમે? ના ટિકિટ બસ નેચરલ. પછી એ સાથી મને પૂછતો હતો તમને શી રીતે થયું એટલે એમને નકલ કરવી હતી. નકલ કરવી ટિકિટ બસ નેચરલ કહે એ જણ એમને કહે છે. પણ હું કરું મારું રાગે પડી જાય. બધાને જોઈએ તો ખરું ને? અમારા જોઈએ આપડે મોક્ષી દ્વારી વાત કરીએ. અગર તો તમે જો બીજાને એ કરો એ તો બધા ઉત્તમ છે. એ તમે જે કહો આપો. શું કહ્યું? મારી પાસે 100 તો આપતો પુત્રો છે. તે આપતો પુત્ર તમે બેહાડો ને તો તમને ખબર પડે કે આ એમની પાસે કામ કરવાનું છે. આ ઇન્ડિયા મારે એમના થ્રુ ફક્ત એ લોકોને કપડા જુદી જાતના પહેરાવાના છે, પીતાંબર શું પહેરાવાનું છે, શ્વેતાંબર એ નહીં, શ્વેતાંબર થી કંટાળી ગયા લોકો ભગવાન ની ભગવાન લડ્ડુ મારે છે હા પીતાંબર સેજ પીળા, સેજ પીળા લાગશે સફેદ માં સેજ પીળા અને બ્રહ્મચારી નું પુસ્તક તો હિન્દુસ્તાન માં કોઈ હતું જ નહીં. આ બ્રહ્મચારી નું પુસ્તક આ પહેલી વાર કુકાળ કોઈ બ્રહ્મચારી જે થયેલા ને તે ભાવ થી થયેલા, તેના જ થયેલા ભાવથી એટલે પરિણામ આવેલું એના બ્રહ્મચર્ય પાડેલા જિંદગીમાં, સમજ ને. પણ બ્રહ્મચર્ય શું છે એના માટે પુસ્તક લખેલું નથી. આ પહેલામાં પહેલું આ પુસ્તક લખાયું તેટલા માટે પુસ્તકો રાખી દેસ બધા. પણ હિન્દુસ્તાનમાં તો દાદા બ્રહ્મચર્ય નું પહેલેથી મહત્વ આપેલું છે ને. શું કહે છે? કેમ કે હિન્દુસ્તાનમાં તો બ્રહ્મચર્ય નું બહુ પહેલેથી મહત્વ આપેલું. હા, પણ એ બધું ભાવ ના બ્રહ્મચર્ય એટલે ગયા અવતાર ભાવ કરેલા ને તેને લઈને પોતાનું બ્રહ્મચર્ય આખી જિંદગી પડાય, સમજ્યું ને. અને આ તો વાંચતાની હાથે લોકોને બ્રહ્મચર્ય કરવા આપણું સંક્ષિપ્તમાં એક છપાયેલું છે, સંક્ષિપ્તમાં મોટા બે પુસ્તક નહીં, નાનું. તે નાનું વાંચીને મારા પાસે લગભગ હોય એક કુટુંબ આવ્યા છે 35 વર્ષની ઉંમરના, કે આ વાંચ્યા પછી અમને એમ લાગે છે કે આ વિષય પડવા જેવું નથી અમારે. આ તો જાણતા નથી, આને આનું સ્વરૂપ જ સમજ્યા નથી, વિષય શું છે સમજ્યા નથી. એટલે જે એ છે ને બ્રહ્મચારી છે તેમને આપ્ત પુત્રો કહીએ છીએ, આપ્ત પુત્ર, આપ્ત જ્ઞાની આપ્ત પુરુષ કહેવાય, જ્ઞાની આપ્ત જ્ઞાની આપ્ત પુરુષ કહેવાય, અને એ આપ્ત પુત્રો કહેવાય છે. તે લોકોનું જગત નું કલ્યાણ કરવા માટે અમે એમને ઇન્સ્ટ્રક્શન આપીશું. એ પ્રમાણે બધું કરશે. તૈયાર થાય તારે ને એ કે મારી પાસે તૈયારી છે ત્યાર પછી, એટલે તો આગળ જગ્યાઓ આપવાની પડે. આ બંધાઈ જાય એટલે બધું ત્યાં બંધાઈ જાય ને, બંધાય છે. આપણા પુત્ર નું મકાન બંધાય છે. થોડુંક ગમ્યું કેટલું ના ગમ્યું? અમુક વસ્તુ હજી ના ગમી અમુક, મારે તમને પૂછવાની હતી કે કહેવાની હતી, એટલું તો જ્ઞાન નથી મને. શું કહે છે? અમુક ના ગમ્યું એ કહું કે છે. કયું કયું ના ગમ્યું કહો. ના ના આ વસ્તુ નહીં, પણ બીજું મને તમને પૂછવાની હતી અને કહેવાની હતી કે બહુ તો જ્ઞાન નથી મને. આ બધા અહીંયા તો જ્ઞાની પુરુષો ને તમે બેસેલા છો, પણ એક વસ્તુ હમણાં જેમ વાતમાં તમે કહી કે અહીંયા સાંભળેલી કે જેમ તમે ગામના પટેલ ગયા 6 ગામના કે 4 ગામના એ વાત ઉપર યાદ આવી કે ધ્યાન આવ્યું કે આપના ઘણા પટેલ ને બીજા ઓળખીતાઓ છે કે તમારા ફોલોઅર્સ છે. જેમ આપણે છાપામાં વાંચીએ છીએ કે આપણા દેશની વાત પૂરી નથી થઈ દાદા, જો ટૂંકમાં કહી દો ને આ રીતે કહેવા માંગે. ચોરી સિસ્ટમ માટે જે છે આપણે જે આપવાનું એના માટે આ જે પૈઠણ સિસ્ટમ છે આપણા પટેલો માં જે પૈઠણ આપવાની રીત છે એ સુધારા ઉપર કરી શકાય ખરું કઈ? એ સુધારા એના ઉપર કઈ સુધારો કરી શકાય? સુધારા માટે હું પ્રયત્ન કરું સર. સારું છે તમે મને પુષ્ટિ આપી, એ હું પ્રયત્ન કરું છું. હું વિરોધી નથી, હું તો એ સુધારા વિચાર નો. અમને મને પુષ્ટિ આપી, એમાં ક્યાં મતભેદ છે? આપડે મતભેદ જરાય નથી. હા ના ગમ્યું તમને? ના ના, એટલા માટે પૂછવાનું હતું. મગજ બગડી જશે. પછી બીજું કયું ના ગમે? ના ના, એજ વસ્તુ પૂછવાની હશે, એટલું જ એજ વસ્તુ વાત કરવાની હતી. પેલી વાત આપણે અધૂરી રહી કે તમે ખરેખર કોણ છો, મહેન્દ્ર તો તમારું નામ છે, એ વાત કરતા હતા ને પછી અધૂરી રહી ગઈ. હવે ખરેખર કોણ છે આપણે લઈ જવાનું જોઈએ. પહેરેલા કપડા છે નામ, જે આ મહેન્દ્ર આપેલું છે તો પહેરેલા કપડા નું નામ આપેલું છે કે આ તો પહેરેલા કપડા નું નામ આપેલું છે મહેન્દ્ર. સારી વાત. ખરેખર કોણ છે તપાસ નહીં કરવી પડે? એ તપાસ કરી હોત કે એટલું હજી ઊંડો ગયો હોત તો અહીંયા જ ના બેઠો હોત દાદા. એટલી જો તપાસ કરી હોત, એટલો ઊંડો ગયો હોત તો અહીંયા બેઠેલો ના હોત. એટલો બીજો હજી વધારે ધર્મ માં પહોંચી ગયો હોત, એટલો વધારે મૂકી દીધી હોત, એટલી મમતા મૂકી દીધી હોત, ધર્મ માં વધારે પહોંચી ગયો હોત. મમતા કોઈ ને છૂટેલી નહી, મમતા કોઈ ને છૂટેલી નહી. શું કહ્યું? બે હજાર ને મમતા હોય જ, મમતા બીજ બીજ મમતા છોડી દેવાની. કેવી બીજ મમતા? જેનાથી બીજ પડે એ મમતા છે. બે હજાર મમતા હોય જ અત્યારે જો ખાવાનું ના દેખાય ને તો હું આમ જોયા કે આ દાદા ની શેની ઈચ્છા છે. પણ આ બીજ નથી પડતો આ મમતા થી. શું કહ્યું? દાદા કેમ નિચાર જોજો કરો છો? નામ દે લોકો કે કઈ ઈચ્છા છે દાદા ના? અને પાછા કેવડા છે? નિરીક્ષક છીએ. હા પણ બીજ છીએ, નિરીક્ષક છીએ. શું છે? નિરીક્ષક છીએ, નિર્વિચારી છે, નિરીક્ષક છીએ. આપણે 10 વાગ્યા બધાને જમાડી લો, દૂર થી આવ્યા છે ને, આપડે જમી લઈએ દાદા. દાદા નો તો પટેલ કરી કાઢ્યું દાદા, રોહિત પટેલ, આર પટેલ કરી કાઢ્યું. એટલે મેં અશુભાઈ મને પૂછતા હતા કે મારે શું કરવું. મેં કીધું સલાહ તો આઈ બાબતમાં ના ભાઈ, તમારા દિલમાં હોય તે કરો, અને દાદા ને પૂછવું હોય તો હું આગળ લઈ જઉં તમને. એમ એમ કહેતો હતો કે દાદા પાસે આવો એમ. અને હસુખભાઈ, હસુખભાઈ કે દાદા નો જ્ઞાન લીધા પછી જે બધા સગા સંબંધી હોય છે ને એ શિરીષભાઈ પૂછે છે કે આપણે કહ્યું ને કે દેવ લોકો માં રાગદ્વેષ હોય તો કે આટલું બધું પુણ્ય કરીને ગયા હોય તો કે એમને રાગદ્વેષ કેમ હોય? ઈર્ષ્યા અને દેવો ને ઈર્ષ્યા અને રાગદ્વેષ કેમ હોય એમ પૂછે. દેવ લોકો ને, દેવ લોકો ને બધા રાગદ્વેષ વગર દેવ થાય ને? દેવ લોકો ને બધા રાગદ્વેષ રાગદ્વેષ. પણ દાદા એમનો પુણ્યકાળ માં એટલું બધું હોય તો જ દેવ લોક માં ગયા હોય ને? જો અજ્ઞાનતા છે તો રાગદ્વેષ હોય તો આ બધું જગત અજ્ઞાનતા. શિરોનામે અજ્ઞાન એવા થઈ, પણ પુણ્ય કર્મ તો પુષ્કળ. આપણા એ લોકો નું પુણ્ય કર્મ તો બહુ હોય ને, તો આ કેમ હોય? પુણ્ય છે ને ભૌતિક નું પુણ્ય, ભૌતિક સુખો નું પણ પાંચ છે. પ્રોપર આન્સર જ્યાં સુધી રાગદ્વેષ હોય ત્યાં સુધી એવું દર્શન કરવા આવે છે. એ લોકો ને અવધિ જ્ઞાન હોય બધું જોઈ શકે, કે જ્ઞાની પુરુષ ક્યાં છે એ જોઈ શકે ને. જ્ઞાની પુરુષ ને મળવાની ઈચ્છા ના થાય એમને કે એમને અવધિ જ્ઞાન થી બધું જોઈ શકે તો એમને જ્ઞાની પુરુષ ને મળવાની ઈચ્છા ના થાય? એમને મોક્ષ માં જવાની ઈચ્છા ના થાય એમ કે. મોક્ષે જવાની ઈચ્છા ના થાય લોકો ને? તો પછી પુણ્ય એમાં કેમ ના વાપરે લોકો? ના પણ એનો રસ્તો ચાન્સ મળવો જોઈએ. મુશ્કેલ છે ને જોઈ શકે જ્ઞાની, પણ જવું જવું એ પોતાની આત્મસત્તા રે ને. એમને તમે કહ્યું કે કૃષ્ણ ભગવાને પોતાનું બધું પુણ્ય પેલું નક્કી કરેલું કે આખું જગત મને પૂજે રાઈટ, કૃષ્ણ ભગવાન એવું તમારી ચોપડી માં છે એક ચોપડી કે કૃષ્ણ ભગવાને જેમ પોતાનું બધું પુણ્ય જગત માં પૂજા એમાં વાપર્યું તો આ બધા કેમ ના કરે મોક્ષે જવા માટે? જગત કૃષ્ણ ભગવાન વાપરી શકે નહીં, કૃષ્ણ ભગવાન આટલું નહીં વાપરેલું ના, એવું કઈ છે એમને એક શબ્દ વાપરી શકતા હોય ને તીર વાગે ખરાશ ના થઈ જાય. શું કહ્યું? સત્તા કોઈ નાખવા નહીં, આ વર્લ્ડ માં કોઈ નહીં માવી ને આત્મા સત્તા નહીં, કોઈ આત્મા સત્તા નહીં. એવો ભાવ તો કરી શકે ને લોકો, એવો ભાવ તો કરી શકે ને કે મોક્ષ માં જવું છે. ભાવ કરવાનો હોય બધા, ભાવ તો બધા હોય હોય, પણ હોવું જોઈએ ને, મય એ લાઈન મળવી જોઈએ ને, સંજોગો બધા જોઈએ ને. તો પુણ્ય કર્મ આપણા કરતા વધારે હોય તો ના, ભૌતિક સુખો નું એ તો પુણ્યાનું બંધ પુન હોય કે છે. એનો અર્થ કે એનો છે કે જે લોકો ને જ્ઞાની પુરુષ અહીં મળે જગત માં એમના કરતા વધારે સારું એમ. એનો એનો અર્થ એવો થયો કે જેને જ્ઞાની પુરુષ આ જગત માં મળે એ બધા કરતા વધારે પુણ્યશાળી કહેવાય, એ પુણ્ય થી એ પુણ્યા નું બંધી પુણ્ય કહેવાય. હા, બધું એવ કહેવાય ને. દેવલોકો શું દર્શન કરે? દેવલોકો તો ત્યાં આગળ સિમંદર સ્વામી પાસે જઈને શું દર્શન કરી આવે? પણ તે હિસાબ હોય એટલો જ વખત થાય, ધાર્યું ના થાય. ધાર્યું તો કોઈ નહી થાય, વર્લ્ડ માં કોઈ જન્મ્યો નથી. સંડા જવાની શક્તિ હોય પણ દાદા જે હિસાબ છે એ પાછો ગયા જન્મ માં ભાવ આવે ને, સંડા જવાની શક્તિ હિસાબ છે. વાંધવું નહીં કશું, સંડા જવાની શક્તિ. આ તો બધા કરના ઉદય ના છે, ના ત્યાં કરવાનું. અમારે એવું શક્તિ નહીં, આ તો કરના ઉદય મન નચાય તેવડા છે. પણ હું પુરુષ તરીકે પુરુષાર્થ જુદો થઈ ગયો દાદા, પુરુષાર્થ જુદો રહ્યો. પણ કર્મ નો ઉદય તો દાદા ગયા જન્મ માં ભાવ કર્યા એમાંથી જ કર્મ નો ઉદય થાય ને. કર્મ નો ઉદય તો ગયા જન્મ માં ભાવ કર્યા હોય એમાંથી જ થાય ને. હા, પણ એ લીધે ચાલા ના થાય ને. હા, તમે બોલો છો તો કર્મ ઉદય બોલે છે ને, અને હું બોલો છે કર્મ ઉદય બોલે. હા, પણ જે કર્મ નો ગયા જન્મ માં જેને કર્મ એવો ભાવ કર્યો હોય કે મારે મોક્ષે જવું છે એટલે એને જ્ઞાની પુરુષ મળી જાય, ભાવ કરવાના હાથમાં નથી તો પોતાના સત્તા. એમ કે છે ગયા ભાવમાં ભાવ કર્યો હોય કે મને જ્ઞાની પુરુષ મળે તો કે એને કર્મ ના ઉદય માં આવે ને પછી મોક્ષે જાય ને. ભાવ બધા હવે કરે કોણ હોવું જોઈએ ને. ભાવ એન્ડ પુણ્ય બોથ છે. તમે પેલો દાખલા નથી આપતા કે રાતે 11:30 વાગે મહેમાન આયા અને ભાવ કર્યો કે આ ક્યાં આયા, એના ભાવ કરે એ જ પુરુષાર્થ કહેવાય ને પાછો. તમે નથી કહેતા, તમે દાખલો આપો છો ને કે ભાવ તો સાધુ એ જાણતા નહીં ભાવ છે ને કેવાય. પણ એ પુરુષાર્થ ભાવ તો તમે આ ગમે તે આ ભાવ કહેવાય ને, ભાવ કહેવાય નઈ પુણ્ય ગમે એના ભાવ, કોઈ ભાવ કહેવાય નહીં. ભાવ તો થઈ જાય. શું થાય? થઈ જાય, ભાવ કરી શકાય નહીં, ભાવ થઈ જાય. પણ એ દાદા પુણ્ય ના જોડે થાય ને બધું, પાછું ભાવ પાછો પુણ્ય ના હિસાબે જ થાય ભાવ. હા, પુણ્ય પણ પુણ્યા નું બધી પુણ્ય હોય ત્યારે ભાવ સારા થાય. એટલે આવે ક્યાંથી પુણ્ય? એટલે સુપર હુમન હોય એને પુણ્ય ની બધી પુણ્ય થાય ને. જે સુપર હુમન હોય દેવો ને આખો દાડો ઉપાધી ઉપાધી ઉપાધી દેવો ને બી. હા, એમને પાંચ ઇન્દ્રિયના સુખો નો બધી છૂટ. એ કલ્પના કરે ને કે આપડે 10 એકર માં એક મોટો રાજમહેલ થઈ જાવ ને બગીચો આવો થઈ જાય ને, થઈ જાય. કલ્પના કરી કે તૈયાર તો આ દુઃખ છે ને, બધી તૈયારી. ફક્ત બાર દ્વારકા ઉભો હોય ને તો દ્વારકા ભાઈ ને આપડે કઈ મહિન્દ્ર આયા મહેન્દ્ર કે છે, એટલે બહુ તપ કર્યા એટલે જ મહેન્દ્ર થયો કે છે. એ તો આ ડખો ડખા આવી વડવાડ્યો, મોટા નવાની ને વડવાડ્યો બહુ. શેની શેની વડવાડ્યો છે? ઢેરો ઉપરી, પછી એના ઉપરી, એના ઉપરી, ઉપરી. તો આ લોકો તો આ તો બિચારા મનુષ્ય તો જાનવર ની પેટ ઉપરી ના સહન કરે છે, પણ એ ના કરી શકે દેવ લોકો. આખો દાડો રાખ છે એને ડખો ડખો ડખો, પછી તો કંટાળી જાય. મનુષ્ય નું ફરી મળે સારું કે. અને આ જે ભૌતિક સુખો ઇન્દ્રિય સુખો છે ને, તે સારા જેવા છે. આપડે લગ્ન પર તમે ગયા હોય અને 10-15 છ મહિના સુધી તમે લગ્નમાં રાખે, તમે શું કરો? કંટાળી જાય. તો પછી ઉપર કઈ રીતે ગયા કેવાય? મનુષ્ય દેવ થઈ ગયો એમ કેમ કેવાય? તો પછી કે ઉપર ગયા, ઊંચી ગતિ માં ગયા કેમ ના કેવાય? દેવ ગતિ માં ગયા કેમ કેવાય? લોકો ની ઈચ્છા હોય છે ને, સુખ ભોગવો ઈચ્છા પૂરી થાય ને, ઈચ્છા સુખ ભોગવવા છે. અને તે ઉપર ઇન્દ્ર રાજા ને એ બધા ધરતી માં હોય ને, મોટા માણસો નોના ને દેખો, બધું જોવા જાય તો નોના ને દેખો, મોટા ને દેખો છે. એમનું રાજ્ય ક્યાં આગળ આવ્યું દાદા? જે આપડે જે દેવ લોકો નું રાજ્ય ક્યાં આવ્યું? દેવ લોકો નું રાજ ક્યાં આવ્યું? એક્સપ્લેન એવરીથિંગ. સત્તા બ્રહ્માંડ બધા સ્થાન કયા ને, ઉપર ના બધા દેવ સ્થાન. સત્તા અમારું સુખ લઈને ધ્યાન ના કરી શકે. અને મરવા પેલા અહિયાં માળા હોય ને, ધુકાવા મળે, ખબર પડી ગયા જવાનું થયું. ક્યાં આવતા અવધિક જ્ઞાન એટલે ક્યાં આવતા છે તે ખબર હોય. આ બ્રાહ્મણ ને પેલા ગરીબ ને તો જન્મન થયું. હા તો ગરીબ માણસ બિચારો છૂટકો જ નહીં. પાછું એકડ એક થી ચાલુ, પાછું મનુષ્ય માં આવે એટલે એકડ એક થી ચાલુ. પાછું એકડે દેવ માંથી પાછો મનુષ્ય માં આવે એટલે પાછું ક્યાં હવામાં હતા? એકડા માં જતા હતા. એકલો છે ને તો આ બધું ભૌતિક સુખો હતા ને, અહી આગળ સુખ જતા રહે. મનુષ્યપણ મળ્યું ને, ઈચ્છા એટલે મનુષ્યપણ એની બહુ હોય છે. મનુષ્યપણામાંથી મોક્ષ જાય એવું કરે. આ મોક્ષ માટે આ એકલું દશા છે. મનુષ્ય માંથી જઈ શકે જલ્દી જાય કે પેલા પાતાળ પાતાળ તો એવું કોઈ લો નથી. રામમોહનભાઈ પૂછે છે કે જ્ઞાની પુરુષ ને જન્મ મરણ ની સત્તા પોતાના હાથમાં હોય? રાજા થઈ જાય. રાજા છે, રાજા રાજા ધીરાજ છે. જન્મ મરણ ની ભાવ ના હોય, પણ સત્તા હોય ને. યોગીઓ પોતાનો જન્મ લઈ શકે. કૃષ્ણ ભગવાન સુઈ ગયા હતા ને, આવડો મોટો વાસુદેવ નારાયણ જેવો ભગવાન, પણ એવી આ દશા, આ દુનિયા દેહ ની દશા. યોગ્ય જન્મેલો જ નહીં કોઈ, તર જવાબ આવી ગયો કે મહાવીર કે બાવીર કોઈ સત્તા વાળો આ ભગવાનો ને નહીં તો પછી યોગ્ય કેટકી મૂલ્ય? પૂતગલ ની ઉપર અધિકાર જ નથી આત્માનો, આત્મા ઉપર પૂતગલ નો અધિકાર નથી. શું કહ્યું? બે જુદા જ છે. સત્તા જ નથી. કોઈ કોઈને મદદ કરી શકે નહીં, કોઈ કોઈને નુકસાન કરી શકે નહીં, એવું બધું. ઓનો અને તાબો બે જગા રે, એકમેક રે, દબાવ થી એક થઈ ગયો હોય પણ જુદા પડી શકે. અને કોઈ કોઈને મદદ ના કરે, કોઈ કરે આ ના કરે, દબાય ના કરે, કારણ કે આ કોમ્પાઉન્ડ નહીં, આ કોમ્પાઉન્ડ નહીં. કોમ્પાઉન્ડ થયું થાય પછી બદલાઈ જાય. બધું મિક્સર છે. એક નાની પુરુષ જુદા કરી આલે, બે દીધી નાની પુરુષ, નૌકાર મંત્ર માં શું છે એ છે ને, પાંચ પન્ન છે. દાદા આપણે ભાવ કરીએ એ જે ચાર્જ થાય છે એનું રિઝલ્ટ આપણને આ ભોમાં જ મળે? આ ભોમાં આપણે ભાવ કરીએ એનો થોડુંક રિઝલ્ટ આ ભોમાં જ મળે કે બધું નેક્સ્ટ ભોમાં જ મળે? ભાવ કરીએ આ ભોમાં તો એનું ફળ આપણને આ ભોમાં જ મળે કે પછી આવતા ભોમાં જ બધું મળે? અને ભાવિ ભાવ હોય તો આવતા ભાવ માં મળે. પાછલા ભાવ હોય ને એ જરા સમજાવો કે છે, ના સમજાવ્યું. ભૂત ભાવ ને ભાવિ ભાવ અત્યારે ભાવ આપણે થાય ખરો, પણ એ ભૂત છે કે ભાઈ છે તે બધું અમારે પૂછી જોયે કહ્યા કે આ ભૂત ભાવ છે. તમે જે બધા અત્યારે ભાવ આવે છે ને બધા ભૂત ભાવ છે, એટલે આ ભાવ માં જ ફળ મળવાનું. આમાં ભાવિ ભાવ એક નથી, અરે આ લોકો બહાર ના લોકો ને ભાવિ ભાવ જ હોય અને ભૂત ભાવ હોય, બે મિક્સર હોય. ઘી નાખી એટલે ખબર, આમ ખ્યાલ આવે, ખબર પડે, આમ ખબર પડે કે આ ભાવિ ભાવ છે ને આ ભૂત ભાવ છે. તાવડી પર ચડાવે તો ખબર પડે ઘી નાખી. હા તમને ભાવ આવે છે ને એ બધા ભૂત ભાવ છે, એટલે ભાવિ ભાવ શું હોય છે એ સમજી જાય ને, ડિસ્ચાર્જ હોય એ બધા ભૂત ભાવ. હા તમે ફળ આપી દે ભાવિ ભાવ ખલાસ કરી નાખે. દાદા હવે અમને મોક્ષ નો ભાવ થાય છે દરરોજ સવાર ના સવાર ના પોર માં જ, તો આ ભાવ માં મોક્ષ થઈ જશે. સિદ્ધાર્થમાં છું એવું એવું બોલે એવું થોડું કઈ નવો વર્તે એ જ મોક્ષ. મોક્ષ એટલે સર્વ દુઃખો થી મુક્તિ, સંસારી સર્વ દુઃખો થી મુક્તિ, એનું નામ પહેલો મોક્ષ. નિર્વાણ થાય એ બીજો મોક્ષ. શું કહ્યું? નિર્વાણ એ છેલ્લો મોક્ષ, આત્યંતિક મોક્ષ. નિર્વાણ આપો માં નહીં થાય, એકાદ બે અવતાર થઈ શકે. ભાવિ ભાવ હોય ને તે, તેનો તેજ પાછો અહિયાં અત્યારે ફરી પાછો એનો ઉભો ભાવ ઉભો થાય, એ ભૂત ભાવ થાય. ભાવિ ભાવ પછી નેક્સ્ટ જન્મમાં ભાવિ ભાવ ફળ રૂપે ભૂત ભાવ થાય, અને ભૂત ભાવ પછી આપણને ફળ આપીને જતો રહે. ભાવિ ભાવ નું ફળ ભૂત ભાવ, એટલા ઘઉં ચોખા ઓળખવા જોઈએ. આખું દુકાન ફરી મારી હોય ત્યારે ઓળખાય.